શ્રી પદ્મ પુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 42માં અનુક્રમણિકા પ્રમાણે તળાવ ખોદાવવા, વૃક્ષો રોપવા, પીપળાની પૂજા કરવી, પરબ ચલાવવી, ગૌચર ભૂમિ છોડવા, દેવાલય બનાવવા અને દેવતાઓની પૂજાનું મહાત્મય બ્રાહ્મણે કહ્યું. મુનિશ્રેષ્ઠ, જો લોકો પર તમારો અનુગ્રહ હોય તો તે શ્રેષ્ઠ કર્મોનું વર્ણન કરો જેનાથી સંસારમાં કીર્તિ અને ધર્મની પ્રાપ્તિ થાય. વ્યાસજીએ કહ્યું, જેના ખોદાવેલા તળાવમાં અથવા વનમાં ગાયો એક માસ અથવા 7 દિવસ સુધી તૃપ્ત રહે છે તે પવિત્ર થઈને સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજાય છે. ખાસ કરીને પ્રતિષ્ઠા દ્વારા પવિત્ર થયેલ તળાવના જળનું દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સાંભળો. તળાવમાં જ્યારે મેઘ વર્ષા કરે છે તે સમયે જળના જેટલા છાંટા ઉછળે છે તેટલા 1000 વર્ષો સુધી તળાવ બનાવનાર મનુષ્ય સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. જળથી ખેતી થાય છે જેનાથી મનુષ્યને પ્રસન્નતા થાય છે. પાણી વિના પ્રાણ ટકવા સંભવ છે. પિતૃઓનું તર્પણ, શૌચ, સુંદર રૂપ અને દુર્ગંધનો નાશ આ બધું જળ પર જ નિર્ભર છે. આ જગતમાં સંગ્રહ કરાયેલા બધા જ બિયાનો આધાર જળ જ છે. કપડાં ધોવા અને વાસણોને માંજી ધોઈને ચળકતા કરવા એ પણ જળને આધારે જ છે. તેથી દરેક કાર્યમાં જળને પવિત્ર માન્યું છે. તેથી બધા પ્રયત્ન કરીને સંપૂર્ણ ધન અને બળ વાપરીને વાવ, કુવા અને તળાવ બનાવવા જોઈએ. જે નિર્જળ પ્રદેશમાં જળાશય બનાવે છે તેને દરરોજ એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જેથી તે એક એક દિવસના પુણ્યના બદલે એક એક કલ્પ સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. જે પુરુષ દરરોજ બીજાના માટે 4 હાથ કૂવો ખોદે છે તે એક એક વર્ષના પુણ્યના બદલે એક એક કલ્પ સુધી સ્વર્ગમાં રહીને ઉપભોગ કરે છે. જળાશય બનાવવાનો ઉપદેશ આપનારને 1 કરોડ વર્ષ સુધી સ્વર્ગનો નિવાસ પ્રાપ્ત થાય છે તથા જે સ્વયં જળાશય બનાવડાવે છે તેનું પુણ્ય અક્ષય થાય છે. પૂર્વકાળની વાત છે, કોઈ ધનવાનના પુત્રે એક જળાશયનું નિર્માણ કરાવ્યું. તેમાં તેણે 10,000 સોનામહોરો ખર્ચ કરી હતી. ધનવાને પોતાની પૂરી શક્તિ વાપરીને બહુ જ શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રાણીઓના ઉપકાર માટે તે કલ્યાણમય જળાશય તૈયાર કરાવ્યું હતું. થોડા સમય બાદ તે નિર્ધન થઈ ગયો. ત્યાર પછી એક બીજો ધનવાન તેના બનાવેલા જળાશયની કિંમત આપવા તૈયાર થયો અને કહ્યું, આ જળાશય માટે 10,000 સોનામહોર આપીશ. આને ખોદાવાનું પુણ્ય તો તમને મળી જ ગયું છે. હું માત્ર કિંમત ચૂકવીને આના પર પોતાનો અધિકાર કરવા ચાહું છું. જો તમને ફાયદો દેખાતો હોય તો મારો પ્રસ્તાવ સ્વીકારો. ધનવાનના આ પ્રમાણે કહ્યા પછી જળાશયનું નિર્માણ કરાવનારે તેને આ પ્રમાણે જવાબ આપ્યો, ભાઈ, 10,000નું પુણ્ય ફળ તો આ જળાશયથી મને રોજ મળે છે. પુણ્યના જાણકારોએ જળાશય નિર્માણનું આવું જ પુણ્ય માન્યું છે. આ નિર્જળ પ્રદેશમાં મેં આ સરોવરનું નિર્માણ કરાવ્યું છે. એમાં બધા લોકો પોતાની ઈચ્છાનુસાર સ્નાન અને જળપાન વગેરે કરે છે. તેની આ વાત સાંભળીને લોકોએ બહુ હાંસી ઉડાવી. ત્યારે તે લજ્જાથી પીડિત થઈને બોલ્યો, મારી આ વાત સાચી છે. વિશ્વાસ ન હોય તો ધર્માનુસાર એની પરીક્ષા કરી જુઓ. ધનવાને ઈર્ષાપૂર્વક કહ્યું, બાબુ, મારી વાત સાંભળો. હું પહેલા તમને 10,000 સોનામહોરો આપું છું, ત્યાર પછી હું પથ્થર લાવીને તમારા જળાશયમાં નાખીશ. પથ્થર સ્વાભાવિક જ પાણીમાં ડૂબી જશે. પછી જો તે પથ્થર થોડા સમયમાં પાણી ઉપર આવીને તરવા લાગશે તો મારા રૂપિયા માર્યા જશે, અન્યથા જળાશય પર ધર્મ પ્રમાણે મારો અધિકાર થઈ જશે. જળાશય બનાવનારે બહુ સારું કહીને તેની પાસેથી 10,000 મુદ્રાઓ લઈ લીધી અને પોતાને ઘેર ચાલ્યો ગયો. ધનવાને કેટલાય સાક્ષી બોલાવીને તેમની સામે તે મહાન જળાશયમાં પથ્થર નાખ્યો. તેના આ કાર્યને મનુષ્ય દેવતાઓ અને અસુરોએ પણ જોયું. ત્યારે ધર્મના સાક્ષીએ ધર્મ તુલા પર 10,000 સોના મહોરો અને જળાશયના જળને તોળ્યું, પરંતુ તે મુદ્રાઓ જળાશયથી થનારા એક દિવસના જળદાનની બરાબરી ન કરી શકી. પોતાના ધનને વ્યર્થ જતું જોઈને ધનીના હૃદયમાં ભારે દુઃખ થયું. બીજા દિવસે તે પથ્થર પણ દ્વીપની જેમ જળની ઉપર તરવા લાગ્યો, જોઈને લોકોને ભારે આશ્ચર્ય થયું. અદ્ભુત ઘટનાની વાત સાંભળીને ધની અને જળાશયનો સ્વામી બંને પ્રસન્નતાપૂર્વક ત્યાં આવ્યા. પથ્થરને તરતો જોઈને ધનીએ પોતાની 10,000 મુદ્રાઓ તેની જ માની લીધી. ત્યાર પછી જળાશયના સ્વામીએ જ તે પથ્થર ઉઠાવીને દૂર ફેંકી દીધો. નષ્ટ થઈ રહેલા જળાશયને ફરી ખોદાવીને તેનો ઉદ્ધાર કરવાથી અતિશય પુણ્ય થાય છે. તેના દ્વારા મનુષ્ય સ્વર્ગમાં નિવાસ કરે છે તથા પ્રત્યેક જન્મમાં તે શાંત અને સુખી થાય છે. પોતાના ગોત્રના મનુષ્ય, માતાના કુટુંબી, રાજા, સગા સંબંધી, મિત્ર અને ઉપકારી પુરુષોના ખોદાવેલા જળાશયનો જીર્ણોદ્ધાર કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. તપસ્વીઓ, અનાથો અને ખાસ કરીને બ્રાહ્મણોને માટે જળાશય ખોદાવવાથી પણ મનુષ્ય અક્ષય સ્વર્ગ સુખ ભોગવે છે. તેથી એ બ્રાહ્મણો જે પોતાની શક્તિ અનુસાર જળાશય વગેરેનું નિર્માણ કરાવે છે, તેના બધા પાપોનો ક્ષય થઈ જવાથી તેના અક્ષય પુણ્યથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે ધાર્મિક પુરુષ સંસારમાં ધર્મમય ઉપાખ્યાનને સાંભળે છે, તેની બધી પ્રકારના જળાશયનું દાન કરવાનું ફળ મળે છે. સૂર્યગ્રહણના સમયે ગંગાજીના ઉત્તમ તટ પર 1 કરોડ ગાયોનું દાન કરવાનું જે ફળ થાય છે, તે જ આ પ્રસંગને સાંભળવાથી મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. હવે હું સંપૂર્ણ વૃક્ષો લગાવવાનું અલગ અલગ ફળ કહીશ. જે જળાશયના તટ પર ચારે બાજુ પવિત્ર વૃક્ષો લગાવે છે, તેના પુણ્ય ફળનું વર્ણન થઈ શકે એમ નથી. બીજા સ્થાનોમાં વૃક્ષ લગાવવાથી જે ફળ પ્રાપ્ત થાય છે, તેના કરતા જળાશયની પાસે લગાવવાથી કરોડ ગણું અધિક ફળ મળે છે. પોતે બનાવેલા તળાવના કિનારે વૃક્ષ લગાડનાર મનુષ્ય અનંત ફળનો ભાગી થાય છે. જળાશય પાસે પીપળાનું વૃક્ષ લગાવીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તે સેંકડો યજ્ઞોથી પણ મળી શકતું નથી. દરેક પર્વના દિવસે તેના જે પાંદડા જળમાં પડે છે, તે પિંડ સમાન થઈને પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રદાન કરે છે તથા તે વૃક્ષ પર રહેનારા પક્ષીઓ જે ફળ ખાય છે, તેનું બ્રાહ્મણ ભોજન જેટલું ફળ મળે છે. ગરમીના દિવસોમાં ગાય, દેવતા અને બ્રાહ્મણ જે પીપળાની છાયામાં બેસે છે, તેને લગાડનારા મનુષ્યના પિતૃઓને અક્ષય સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તેથી બધા પ્રયત્નો કરીને પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ. એક વૃક્ષ લગાવીને પણ મનુષ્ય સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. રસોના વેપાર માટે નિયત રમણીય સ્થાન પર માર્ગમાં અને જળાશયના કિનારે જે વૃક્ષ લગાવે છે, તે મનોરમ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ, પીપળાના વૃક્ષની પૂજા કરવાથી જે પુણ્ય થાય છે, તે સાંભળો. જે મનુષ્ય સ્નાન કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ કરે છે, તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જે સ્નાન કર્યા વિના પીપળાને સ્પર્શ કરે છે, તેને સ્નાનના ફળની પ્રાપ્તિ થાય છે. અસ્વસ્થ એટલે પવિત્ર વૃક્ષના દર્શનથી પાપનો નાશ અને સ્પર્શથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેની પ્રક્ષણા કરવાથી આયુષ્ય વધે છે. અસ્વસ્થ વૃક્ષને હવિષ્ય, દૂધ, નૈવેદ્ય, ફૂલ, ધૂપ અને દીપક અર્પણ કરીને મનુષ્ય સ્વર્ગથી ભ્રષ્ટ થતો નથી. પીપળાના મૂળ પાસે બેસીને જે જપ, હોમ, સ્ત્રોત પાઠ અને યંત્ર મંત્રાદિના અનુષ્ઠાન કરવામાં આવે છે, તે બધાનું ફળ કરોડ ગણું થાય છે. જેના મૂળમાં શ્રી વિષ્ણુ, થળમાં ભગવાન શંકર તથા અગ્રભાગમાં સાક્ષાત બ્રહ્માજી સ્થિત છે, તેની સંસારમાં કોણ પૂજા નહીં કરે. સોમવતી અમાવસ્યાએ મૌન રહીને સ્નાન અને 1,000 ગાયોનું દાન કરવાથી જે ફળ મળે છે, તે જ ફળ અસ્વસ્થ વૃક્ષને પ્રણામ કરવાથી મળી જાય છે. અસ્વસ્થની 7 વાર પ્રદક્ષિણા કરવાથી 10,000 ગાયોના અને તેનાથી વધારે અનેક વાર પરિક્રમા કરવાથી કરોડો ગાયોના દાનનું ફળ મળે છે. તેથી પીપળાના વૃક્ષની પરિક્રમા સદા કરવી જોઈએ. હે વિપ્રગણ, પીપળાના વૃક્ષ નીચે જે ફળ મૂળ અને જળ વગેરેનું દાન કરવામાં આવે છે તે બધું અક્ષય થઈને જન્મ જન્માંતરમાં પ્રાપ્ત થતું રહે છે. પીપળા સમાન કોઈ વૃક્ષ નથી. આ પવિત્ર વૃક્ષના રૂપમાં સાક્ષાત શ્રી હરિજા ભૂતલ પર બિરાજમાન છે. જેમ સંસારમાં બ્રાહ્મણ ગાય તથા દેવતા પૂજનીય છે, તે જ પ્રમાણે પીપળાનું વૃક્ષ પણ અત્યંત પૂજનીય માનવામાં આવ્યું છે. પીપળો રોપવો, રક્ષા કરવી, સ્પર્શ કરવો તથા પૂજા કરવી તથા પૂજા કરવાથી તે ક્રમશઃ ધન, પુત્ર, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે. જે મનુષ્ય અસ્વસ્થ વૃક્ષના શરીરમાં ક્યાંય પણ ઘા કરે છે, તેની ડાળી કે ડાળખી કાપે છે, તે એક કલ્પ સુધી નરક ભોગવીને ચાંડાળ વગેરેની યોનિમાં જન્મ લે છે. અને જે કોઈ પીપળાને મૂળ સહિત કાપી નાખે છે તેનો કદી નરકમાંથી ઉદ્ધાર થતો નથી. એટલું જ નહીં, તેની પહેલાની કેટલી પેઢીઓ ભયંકર રોરો નરકમાં પડે છે. બિલીના 8, વડના 7 અને લીમડાના 10 વૃક્ષ વાવવાનું જે ફળ થાય છે તેટલું જ ફળ પીપળાનું એક વૃક્ષ વાવવાથી થાય છે. હવે હું પરબનું લક્ષણ કહું છું. જ્યાં જળનો અભાવ હોય એવા માર્ગમાં પવિત્ર સ્થાન પર એક મંડપ બનાવો. તે માર્ગ એવો હોવો જોઈએ કે જ્યાં ઘણા પથિકોની અવર જવર થતી હોય ત્યાં મંડપમાં જળની વ્યવસ્થા રાખવી અને ગરમી, વરસાદ તથા શરદ ઋતુમાં રસ્તે જનારાઓનું જળ પીવડાવવું. 3 વર્ષ સુધી આ પ્રમાણે પરબ ચાલુ રાખવાથી તળાવ ખોદાવવાનું પુણ્ય મળે છે. જે જળહીન ક્ષેત્રમાં ગ્રીષ્મના સમયે 1 માસ સુધી પરબ ચલાવે છે તે 1 કલ્પ સુધી સ્વર્ગમાં સન્માનપૂર્વક નિવાસ કરે છે. જે તળાવ વગેરેના ફળને વાંચે કે સાંભળે છે તે પણ પાપથી મુક્ત થાય છે અને તેના પ્રભાવથી તેની સદગતિ થઈ જાય છે. હવે બ્રહ્માજીએ સેતુ બાંધવાનું જે ફળ જેવું ફળ કહ્યું છે તે સાંભળો. જ્યાંનો રસ્તો દુર્ગમ હોય, દુસ્તર કીચડથી ભરાયેલો હોય તથા જે વિપુલ પ્રમાણમાં કાંટાઓથી છવાયેલો હોય ત્યાં પુલ બનાવડાવીને મનુષ્ય પવિત્ર થઈ જાય છે તથા દેવત્વને પ્રાપ્ત થાય છે. જે 1 વેંતનો પણ પુલ બનાવડાવે છે તે 100 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. તેથી તેણે પહેલા કદી 1 વેંતનો પણ પુલ બનાવડાવ્યો છે તે રાજવંશમાં જન્મ ગ્રહણ કરે છે અને અંતમાં મહાન સ્વર્ગને પ્રાપ્ત થાય છે. આ જ પ્રમાણે જે ગૌચર ભૂમિ છોડે છે તે કદી સ્વર્ગમાંથી નીચે પડતો નથી. ગોદાન કરનારની જે ગતિ થાય છે તે જ તેની પણ થાય છે. જે મનુષ્ય યથાશક્તિ ગૌચર ભૂમિ છોડે છે તેને દરરોજ સૌથી વધારે બ્રાહ્મણોને જમાડવાનું ફળ મળે છે. જે પવિત્ર વૃક્ષ અને ગૌચર ભૂમિનો નાશ કરે છે તેની 21 પેઢીઓ રોરવ નરકમાં પડે છે. ગામના ગોપાલકે ગૌચર ભૂમિને નષ્ટ કરનારા મનુષ્યનો પત્તો મેળવીને તેને દંડ કરવો જોઈએ. જે મનુષ્ય ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમાને માટે 3 અથવા 5 થાંભલાથી યુક્ત શોભા સંપન્ન અને સુંદર કળશથી વિભૂષિત મંદિર બનાવડાવે છે અથવા એનાથી પણ વધીને જે માટી કે પથ્થરના દેવાલયનું નિર્માણ કરાવે છે તેના ખર્ચ માટે ધન આપે છે, પરિશ્રમ કરે છે તથા મંદિરમાં પોતાના ઈષ્ટદેવની ખાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરીને શાસ્ત્રોક્ત વિધિથી તેની પ્રતિષ્ઠા કરાવે છે, તે નરશ્રેષ્ઠ ભગવાન શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત કરે છે. શ્રી વિષ્ણુ કે શ્રી શિવની પ્રતિમા બનાવડાવીને તેની સાથે બીજા દેવતાઓની પણ મનોહર મૂર્તિનું નિર્માણ કરાવવાથી મનુષ્ય જે ફળને પ્રાપ્ત કરે છે તેવું આ પૃથ્વી પર 1000 યજ્ઞ, દાન અને વ્રત વગેરે કરવાથી પણ મળતું નથી. પોતાની શક્તિ અનુસાર શ્રી શિવલિંગ માટે મંદિર બનાવડાવીને ધર્માત્મા પુરુષ તે જ ફળ પ્રાપ્ત કરે છે જે શ્રી વિષ્ણુની પ્રતિમા માટે મંદિર બનાવડાવવાથી મળે છે. તે શિવ ભગવાનને, તે શિવ સાયુજ્યને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પોતાના ઘરમાં ભગવાન શ્રી શંકરની સુંદર પ્રતિમા સ્થાપિત કરે છે તે 1 કરોડ કલ્પો સુધી દેવલોકમાં નિવાસ કરે છે. જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક ગણેશજીનું મંદિર બનાવડાવે છે તે દેવલોકમાં પૂજાય છે. એ જ પ્રમાણે જે નરશ્રેષ્ઠ ભગવાન સૂર્યનું મંદિર બનાવડાવે છે તેને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. સૂર્ય પ્રતિમાને માટે પથ્થરનું મંદિર બનાવડાવીને મનુષ્ય 100 કરોડ કલ્પો સુધી સ્વર્ગ ભોગવે છે. જ્યેષ્ઠદેવના મંદિરમાં એક માસ સુધી અહર્નિશ ઘીનો દીવો પ્રગટાવે છે. તે ઉત્તમ દેવતાઓથી પૂજિત થઈને 10,000 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. તલ અથવા બીજા કોઈ તેલનો દીવો કરવાનું ફળ ઘી કરતાં અડધું થાય છે. એક માસ સુધી જળ ચડાવવાથી જે ફળ મળે છે તેનાથી મનુષ્ય ઈશ્વર ભાવને પ્રાપ્ત થાય છે. શીતકાળમાં દેવતાઓને રૂના કપડાં પહેરાવીને મનુષ્ય બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. દેવ વિગ્રહને ઢાંકવા માટે 4 હાથનું સુંદર વસ્ત્ર અર્પણ કરીને મનુષ્ય સ્વર્ગમાં સ્થિત થાય છે. ઉન્નતિની ઈચ્છા ધરાવનાર પુરુષે સ્વયંભૂ શિવલિંગોની પૂજા કરવી જોઈએ. જે વિદ્વાન પુરુષ એકવાર પણ શિવલિંગની પરિક્રમા કરે છે તે 100 દિવ્ય વર્ષો સુધી સ્વર્ગલોકનું સુખ ભોગવે છે. એ જ પ્રમાણે ક્રમશઃ સ્વયંભૂ લિંગને નમસ્કાર કરીને મનુષ્ય વિશ્વ વંદ્ય થઈને સ્વર્ગલોકમાં જાય છે. તેથી દરરોજ તેમને પ્રણામ કરવા જોઈએ. જે મનુષ્ય લિંગ સ્વરૂપ ભગવાન શ્રી શંકરના ધનનું અપહરણ કરે છે તે રૌરવ નરકની યાતના ભોગવીને અંતમાં કીટ થાય છે. જે શિવલિંગ અથવા ભગવાન શ્રી વિષ્ણુની પૂજાને માટે મળેલા દાનને પોતાના માટે વાપરે છે તેનો પોતાના કુળની કરોડો પેઢીઓ સાથે નરકમાંથી ઉદ્ધાર થતો નથી. જે જળ ફૂલ અને ધૂપ દીપ વગેરે માટે ધન લઈને પછી લોભવશ તે ધન તે કાર્ય માટે વાપરતો નથી તે અક્ષય નરકમાં પડે છે. ભગવાન શિવના અન્નપાનનું ભક્ષણ કરવાથી મનુષ્યની મહાન દુર્ગતિ થાય છે. તેથી જે બ્રાહ્મણ શિવ મંદિરમાં પૂજાની વૃત્તિથી નિર્વાહ કરે છે તેનો કદી નરકથી ઉદ્ધાર થતો નથી. અનાથ દિન અને વિશેષ કરીને ક્ષત્રિય બ્રાહ્મણને માટે સુંદર ઘરનું નિર્માણ કરાવીને મનુષ્ય કદી સ્વર્ગલોકથી પાછો આવતો નથી. જે આ પરમ ઉત્તમ ઉપાખ્યાનનું દરરોજ શ્રવણ કરે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તથા મંદિર નિર્માણ વગેરેનું ફળ પ્રાપ્ત થઈ જાય છે. અધ્યાય 42મું સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.